श्री नारद पुराण उत्तर भाग अध्याय 172। पुरोहित वसु नो भगवत कृपा थी वृंदावन वास देवर्षि नारद द्वारा शिव सुरभि संवाद रूपे भावी श्री कृष्ण चरित्र नु वर्णन। पुरोहित वसु कहे छे, देवी महाभागे आजे तीर्थों नु उत्तम महात्म्य कहू छे, तेने तमे बधा तीर्थों में फरीने प्राप्त करो। सुतजी बोलिया, हे ब्राह्मण, मोहिनी ने आ प्रमाणे कहीने तेना पुरोहित वसु तेना द्वारा करायेल पूजा ने सत्कार नो स्वीकार करीने ब्रह्मलोक में चाल्या गया। त्यां जगत स्रष्टा विधाता ब्रह्माजी नी समीप जईने तेमने प्रणाम करिया ने मोहिनी नु संपूर्ण वृतांत कही संभळावी। ब्राह्मण वसुनी वात सांभळीने ब्रह्माजी प्रसन्न थई गया ने बोल्या, वत्स, तमे महान पुण्य नु कार्य कर्युं छे। तमे मने मोहिनी नु उत्तम वृतांत कह्युं छे, एनाथी प्रसन्न थईने हूँ तमने कोई वरदान आपीश। तमे इच्छा होय ते वरदान मागो। जगत विधाता ब्रह्माजीना प्रमाणे कह्या पछी विप्रवर वसुए तेमने प्रणाम करीने वृंदावन वासनु वरदान माग्यू। मुनीश्वरो, आ सांभळीने जगतनु सर्जन करनारा शरणागतोना कलेशोने हरनारा विधिपूर्वक संपन्न मुनीश्वरो, आ सांभळीने जगतनु सर्जन करनारा शरणागतोना कलेशोने हरनारा ब्रह्माजी चारे मुखोथी स्मित हास्य साथे बोल्या, तथास्तु, एवुं ज थाओ। वसु प्रसन्न थई गया। तेमणे विधाताने प्रणाम करीने वृंदावन जवा प्रस्थान कर्युं अने त्यां एकाग्र चित्ते तेओ तपस्या करवा लाग्या। तपस्या करता ब्राह्मण वसुना 5000 वर्ष पसार थई गया। એનાથી સંતુષ્ટ થઈને સાક્ષાત ભગવાન શ્યામસુંદર પોતાના 2-3 સખાઓની સાથે આવીને તે શ્રેષ્ઠ દ્વિજને કહ્યું, વિપ્રવર, હું તમારી તપસ્યાથી સંતુષ્ટ છું, કહો શું ઈચ્છો છો? ત્યારે વસુએ ઊભા થઈને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા। તેમણે કહ્યું, દેવ, હું સદા વૃંદાવનમાં નિવાસ કરવા ઈચ્છું છું। દ્વિજવરો, ત્યાર પછી શ્રીકૃષ્ણે તેમને મનોવાંછિત વરદાન આપ્યું। પછી વસુએ તેમને પ્રણામ કર્યા પછી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા। ત્યારથી તે બ્રાહ્મણ વસુ ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને ભગવાન શ્રીકૃષ્ણની વૃંદાવનની લીલાઓનું ચિંતન કરતા રહીને ત્યાં સદા નિવાસ કરે છે। એક દિવસની વાત છે, વિપ્રવર વસુ ભગવાનનું ચિંતન કરતા રહીને યમુનાજીના કિનારા પર બેઠા હતા। દરમિયાન તેમણે જોયું બ્રહ્માજીના પુત્ર નારદજી વૃંદાવનમાં આવ્યા છે। પોતાના પરમગુરુ નારદજીને જોઈને તેમણે પ્રણામ કર્યા અને ભક્તિવર્ધક નાના પ્રકારના ધર્મ વિશે પૂછ્યું। ત્યારે આત્મદર્શી નારદજીએ તેમને ભગવાન વિષ્ણુના ભાવિ ચરિત્ર વિશે આ પ્રમાણે કહ્યું, બ્રહ્મન, એક દિવસ હું કૈલાસવાસી ભગવાન શંકરના દર્શન કરવા અને વૃંદાવનના ભાવિ રહસ્ય વિશે પૂછવા માટે તેમની પાસે ગયો હતો, જેમણે પોતાના મહિમાથી સમસ્ત બ્રહ્માંડને વ્યાપ્ત કરી રાખ્યું છે। સિદ્ધોના સમુદાયની મધ્યમાં બેઠેલા તે દેવેશ મહેશ્વરને પ્રણામ કરીને મેં મારો કલ્યાણમય અભિષ્ટ પ્રશ્ન તેમની સામે મૂક્યો। ત્યારે મહાદેવજીએ પ્રસન્ન મુદ્રામાં મને કહ્યું, બ્રહ્મકુમાર, તમે ભગવાન શ્રી હરિના ભવિષ્યના ચરિત્ર વિશે જે વાત પૂછી છે તે હું કહું છું। એકવાર મેં ગોલોકમાં રહેનારી સુરભિના દર્શન કર્યા અને ગોમાતા સુરભિને ભવિષ્ય વિશે પ્રશ્ન કર્યો। મારા પ્રશ્નના ઉત્તરમાં સુરભિએ શ્રી હરિના ભવિષ્યના ચરિત્ર વિશે આ પ્રમાણે કહ્યું, મહેશ્વર, આ સમયે રાધાની સાથે શ્રીકૃષ્ણ આ ગોલોક ધામમાં સુખપૂર્વક રહે છે અને ગોપ ગોપીઓને આનંદ આપે છે। શિવ, તેઓ કોઈ સમય પૃથ્વી પર મથુરા મંડળમાં પ્રગટ થઈને વૃંદાવનમાં અદ્ભુત લીલા કરશે। ત્યાર પછી બ્રહ્માજી દ્વારા પૃથ્વીનો ભાર ઉતારવાની પ્રાર્થના કરવાથી શ્રી હરિ પણ પૃથ્વી પર વાસુદેવ રૂપે વસુદેવને ત્યાં જન્મ લઈને યાદવ નંદન શ્રીકૃષ્ણ કંસના ભયના કારણે નંદના વ્રજમાં ચાલ્યા જશે। ત્યાં જઈને શ્રી હરિ પોતાની પાસે આવેલી બાલઘાતીની પૂતનાને પ્રાણહીન કરી દેશે। દાનવ તૃણાવ્રતને તથા દેવોને પીડારૂપ વત્સાસુરને પણ મોતને ઘાટ ઉતારી દેશે। કાલીએ નાગનું દમન કરીને તેને યમુનામાંથી દૂર કરી દેશે। પછી ધેનુકાસુરને મારીને બકાસુર અને અંધાસુરના પણ પ્રાણ હરી લેશે। યથા સમયે હારજીતના દાવ પ્રદાવમાં પ્રલંબાસુરનો વધ કરશે। બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ તથા ઉન્મત બનેલા કુબેરના 2 પુત્રોનો પણ ગર્વ ઉતારીને શ્રી હરિ વૃષાસુરનો વધ કરશે। ત્યાર પછી મથુરામાં જઈને ધનુષ્ય તોડીને બળવાન હાથી કોલિયા પીડનો વધ કરશે. ત્યાર પછી ચાણૂર વગેરે પહેલવાનો અને મામા કંસને પણ શ્રીકૃષ્ણ મારી નાખશે. પછી કેદમાં પડેલા પોતાના માતા પિતાને મુક્ત કરીને કાલયવનને મરાવીને જરાસંઘના ભયથી દ્વારકામાં જઈને નિવાસ કરશે. ત્યાર પછી ભગવાન શ્રી હરિ ક્રમશઃ રૂકમણી, સત્યભામા, સત્યા, જામવતી, કૈકેયરાજ, કુમારી ભદ્રા, કઈ કઈ રાજકુમારી ભદ્રા, લક્ષ્મણા, મિત્રવૃંદા તથા કાલિંદી સાથે લગ્ન કરશે. પછી ભૌમાસુરને મારીને 16,000 સ્ત્રીઓ સાથે લગ્ન કરશે. ત્યાર પછી પૌંડ્રક, શિશુપાલ, દંતવક્ત્ર, વિદુરથ અને સાલ્વને મારીને બલભદ્ર રૂપે દ્વિધ વાનર અને બલવલનો સંહાર કરશે. પછી ષટપુરવાસી દૈત્યોની સાથે વ્રજનાભ, સુનાભ અને વરદાનથી વૃદ્ધિ પામેલા ત્રિશરીર દૈત્યોનો વધ કરશે શિવજી. પછી પૃથ્વીનો ભાર ઉતારવા માટે ઉત્સુક શ્રીકૃષ્ણ કૌરવ અને પાંડવ પક્ષના વીરોને પરસ્પર એકબીજાને નિમિત્ત બનાવીને મરાવી નાખશે. એ જ પ્રમાણે યદુવંશીઓ સામે પરસ્પર લડાવીને શ્રીહરિ પોતાના કુળનો સંહાર કરી નાખશે અને પોતાના અગ્રજ બલરામજીની સાથે પોતાના પરમધામમાં ચાલ્યા જશે. સંભો, આ પ્રમાણે શ્રીહરિના ભાવિ ચરિત્રનું વર્ણન કર્યું છે. જાઓ, જ્યારે પૃથ્વી પર ભગવાન અવતાર લેશે તે સમયે તમે તે બધી લીલા જોઈ શકશો. બ્રહ્મકુમાર નારદ, સુરભિના તે વચન સાંભળીને મને બહુ પ્રસન્નતા થઈ અને હું પાછો મારા સ્થાન પર આવી ગયો. તે જ વાત મેં તમને પણ કહી છે. યથાસમય તમે પણ ગોકુલપતિ શ્રીકૃષ્ણના ચરિત્રનું અવલોકન કરશો. વસુજી, ત્રિશુળધારી ભગવાન શંકરના વચન સાંભળીને મારા રોમે રોમ હર્ષથી ખીલી ઉઠ્યા. હું વીણા વગાડીને ભગવાનના ગુણાનુવાદમાં લીન થઈને આ જગતને આનંદ આપતો રહું છું. દ્વિજશ્રેષ્ઠ, આ ભવિષ્યમાં થનારી વાત છે જે મેં તમને કહી છે. સુતજી કહે છે, વિપ્રવર વસુને આ પ્રમાણે કહીને દેવર્ષિ નારદજી વીણાવાદન સાથે યદુનંદન શ્રીકૃષ્ણનું ચિંતન કરતા રહીને ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. બ્રાહ્મણો, વ્રજમાં નારદજીના વચન સાંભળીને વિપ્રવર વસુનું મન પ્રસન્ન થઈ ગયું અને તેઓ ભાવિ શ્રીકૃષ્ણ લીલાના દર્શન માટે ઉત્સુક થઈને સદા વૃંદાવનમાં રહેવા લાગ્યા. અધ્યાય 172 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.